સમજાયા બધી વાતો તો બધા એવું લાગે શું લાગે છે જેમ બળદ છે તે પોતાના ઘરે હતું બોલતે અને કયા પ્રમાણે ચાલીએ, પણ આપડે જરૂર આમ જવું હોય ને આમ જતા તો મન નું ચલણ ના હોય. મન ને દાદા ઇન્ટરેસ્ટ ના પડે એટલે બુઓ તો પાડે ને દાદા, પણ બુઓ પાડે તો બુઓ પાડે તો વધારે બુઓ પાડે છે. તર મન બુઓ ના પાડે, બુઓ પાડે તો શું કરવું? કઈ નઈ, ગેટ આઉટ કહું નથી, અહીંયા તમારી જરૂર નથી અહીંયા. બરોબર છે, મન તો બુઓ પાડે તો હંમેશા જેને જેનું એ ના થાય છે એટલે બુઓ પાડે. બુઓ પાડે તો શું કરું, દાવો પાડવાનું ઘડી વાર પછી પાછું કશું નહીં, બીજું લાઈન ચાલુ એની મુદત પૂરી થાય. આ કદાચ બૂમ ના પડે, જો મેં તું ફસાયો તો ફસાય, નહીં તો ના ફસાય તો પછી પછી કઈ કશું નહીં. તું સ્ટ્રોંગ રહું નહીં, હે કેટલી વાર સ્ટ્રોંગ રહું તારે. તમે કઈ તમારો અહિત કરીએ, તમે તમારી જાતનો અહિત તમે કરો, તમારે ચશ્મા આવે એટલે તમારું હિત જ કરવા માટે જ અમે બધા બધી દવાઓ આપી શકીએ. ના સુધે પછી એનો પૈસા શું કહ્યું, બધા પ્રકાર દવા આપીએ, દવા બધું મટી જાય એવી આપીએ બધા, પણ જો તે પોતે આડો હોય તે પીવે જ નહીં ને. નાક દબાવીને રેડી થઈ, નાક દબાવીને રેડી થઈ, નાક કોણ દબાવે નથી ગમતું મને, સ્કૂલ માં જવા ગમતો પેલો કહેતો હતો તે હોય મારા સ્કૂલ પૂરી કરી તે પછી આમ કરવું છે તેમ કરવું છે, પછી દાદા સંઘમાં કાયમ રહેવું છે, ફરવું ભરવું છે, અટકી ગયા એવી એ હોય આપણે યોજના હોય વગર યોજના એ જીવ જીવન જીવ એમ શું હોય. લઈ જતે મને જ આપણને ગમે એટલી હેલ્પ ના ગમે એટલે જ નહીં. કોલેજમાં જવાનું મને પણ નથી ગમતું, કોલેજમાં જવાનું મને પણ નથી ગમતું, કોલેજમાં આ તો પરવસ્તા લાગે છે બધું દાદા. બધી પરવસતા કાઢવા માટે કોલેજ માં તું જવું તો ને અત્યારે બધા મનનું સમાધાન કરું છું ને માં ફાધર મધર તાર ફાધર મધર સમાધાન કરું તું છે મૂકે જો એમની ઈચ્છા છે છોકરો મારો મોકલે જાય સમાધાન કરીને મોકલે જાય તો એમ નહીં ગયા એમ થઈ ગયા ઘરમાંથી બળવો કરી નહીં કે બળવો કે બ્રાહ્મણ બળો મોત થઈ જાય મામો કોલવાની કરે હું ના ગમે એવી ચીજ ના રે એટલે એ જાણું પરફેક્ટ હા રાગે પડી ગયો જે ચીજ આવી પડે ને કરવાની જરૂર પડે ફરિયાદ ગમે એ જોઈએ પતંગ ની બાબત માં તો બે મહિના થી મન પાછળ નહીં પડ્યું કેટલા કલાક પાછળ પડ્યું ચાર પાંચ કલાક ચાર પાંચ થઈ ગયો છસો મહિના સુધી પાછળ પડ્યું છે પડ્યું પડ્યું તે બધા હા એના પુરાવા પુરાવા સહી દેખાશે બધું પણ અડધો ચાર પાંચ કલાક થી મન એટલે પાછલા અવતાર માલ ભરેલો તે અવતાર માં આપડે ભાડા આવે ગયા આવે જેવો ભરેલો એ આપડે નહીં કરે તેથી આપડે એને પણ કરવું અત્યારનું જ્ઞાન આપડે મોક્ષ રહી જાય વાતો કરે તો આપડે એનું આ જ્ઞાન ને એક્સેપ્ટ કરવું પેલું કારણ શું પણ નીકળતી નથી આવે પોતાનો એવો અહમ નહીં જતો નબળાઈ ખાલી ગયેલો બધી વાત એવું નથી, અમુક બાબત માં જ એવું થાય, અમુક બાબત માં જ એવું થાય, બાકી બીજા બધા તો નક્કી કર્યું હોય પ્રમાણે કઈ બાબત માં એવું થાય. સત્સંગની બાબત સામાયિક એટલું જ ના ગમે પહેલેથી, બાકી બીજું બધું બધી વ્યવહારની બાબતોમાં મનના ક્યાં પ્રમાણે કરે વ્યવહારમાં, મનના ક્યાં પ્રમાણ કરું સત્સંગ બાબતમાં, એમાં મનના ક્યાં પ્રમાણ ને સામાયિક કરવા દેતો નથી, સામાયિક એટલું જ નથી ગમતું સત્સંગમાં, મનના કાર્યક્રમ ચાલે છે ના ગમ, મનના કાર્યક્રમ ના ગમો રે લાકડું બે રહ્યું પરિણામ ને પછી કોણ પેલું બોમ્બ પડે, મન કે બુદ્ધિ? આવું બધું બતાવે કે આ કશું દેખાતું છે નહી, આવું બ્લેન્ક અંદર બ્લેન્ક કર્યું હોય છે, કોણ કે હોવું કે તું શું કહું કે હોવું કે મન આવું બધું બતાવે કે આવું બધું છે એવું છે દરમિયાન બરોબર હું રાખતા પક્ષપાત કરે છે, પક્ષપાતી છે પણ આ બધું લખે કાતું એ તમારો આપઘાત ક્યારે કરો તમે મન ના થયા ચાલતો નથી, મન ના ગયા જ ચાલુ છે, તને લાગે એવું તું મન નો વિરોધ માં કયું ચાલ્યો તું એ કે દાદા પક્ષપાત દેખાય છે, કોને દેખાડ્યો એને એને જોયું બોલ, મેં અંજલ પારિકા પાછળ પડી ગયું તો અંજલ પારિકા લાવવાનો ક્યારે તો લખી પડી શું કહેવાય, પોતે સ્ટેબલ નથી, પોતાની જાત પર સત્તા રહે, પોતાનો જાત પર વિશ્વાસ નથી, તો ત્યાંથી માણસ કોણ એને કરી આવે છે, હેલ્પ કરે? અમુક હદ સુધી તો એવું લાગે છે કે વિશ્વાસ ખરો એમ, અમુક હદ સુધી એવું લાગે છે કે વિશ્વાસ ખરો એમ, પછી આગળ આગળ તો એટલે એટલું બધું આમ વિચાર્યું નથી, પણ આમ એકંદરે એવું લાગે કે આપણે ધારીએ જેવું થશે ખરું આમ. પોતાનો આત્મવિશ્વાસ કોઈ ના કર્યો પેલા એનો ભાઈ કેવું પડે પછી નઈ બીજું નહીં, પછી પછી બીજું નહીં આવે ખરું મનમાં, તો ગોઠે નહી એ બસ ફેરે ગોઠે. જમીન ની ટાઈટલ હોય છે ને, આ વાલકી પણ ટાઈટલ નહી, તને તો પેલું પેલા લોકો લૂંટતા હતા તારા મનમાં એમ થતું લાય આપડે મેં પેસી પાસે લૂંટવા જવાનું નહીં, પણ જોવાની મજા આવે. હા લૂંટવાનું મન ના થાય, એવું થાય કે બરાબર છે. આ બધું કદીરે ખરું બધું મંગા ચલતા સંત કદી સરસ છે. મન કે છે પતંગ ઉડાવે એટલે પતંગ ઉડાવે છે. પછી અમારું ફાઈનલી મારે આ મન નું ચાલુ ચાલુ છું, અમારે નીકળવા માટે મારે શું કરવું? કરવાનું હતું છે અમુક સ્ટેપ તો લેવા પડે ને, કોના સ્ટેપ લેવાના? તો સમજવાનું છે. હા, એ સમજી રાખો. સમજી જાઓ કઈ મૂકી દેવાનું. આપડો મન બતાવે એટલે હવે શરૂ જ કરી દેવાનું નહીં ચાલવાનું. ના પાસે જ કરી દેવાનું. આપડા ધ્યેય ને ચૂકવે એ ભાઈ બધો ઉડાડી દેવો. શું કહ્યું? ધ્યેય ને ચૂકવે બધો ઉડાડી દેવો. આમ બધું કરવાનું છે નિશ્ચય. નીચે ડગે ને એવો કર્યો છે. કેવો છે નીચે ડગે નહી એવો? 100% ડગે નહી એવો. એવું લાગે છે દાદા. 100% તેમ છતાં અમે કહીએ એકદમ મન મન સાથે સાચી વસ્તુ માં હજુ મન ખુદાકુર કરતો હતો. લેપટોપ સાચી વસ્તુ હોય ખાવાનું છે. ગાય નું હવે સાચી વસ્તુ ને ખાવાનું ને સાચી વસ્તુ એ અમે લેપ સુવાની વસ્તુ સાચી છે. તો એ અમે લેપ ગોઠવી છે. અમુક કલાક સુધી શું છે? 4 કલાક શું 4-5 કલાક 6 કલાક સુધી સાચી વસ્તુ વધારો પતંગ ઉડાવી. જરૂરિયાત કેટલી કેટલાય જેટલા જ્ઞાન ના હોય ને તે મુકાબલે ઘણા માસિક અનાવશ્યક પીડા એવું જ્ઞાન ના હોય તે કેનારા ખરે ના હોય. હું તો મહત્વ નથી કરું. કહી જાય જંગલી માણસ છોકરા પતંગ ઉડાવી એટલે શું સામાયિક કરતા હોય સામાયિક કરવાનું મન નાખે સામાયિક કરતા હોય સામાયિક કરવાનું મન ના કે એનો ઉદયક્રમ ખરો મનનો ઉદયક્રમ ને અભિમાન બતાવતું છે કે ખાલી વિચાર જ આવે. ઉદયક્રમ ક્યારે કહેવાય છે? નિશ્ચય હોવા છતાં નિશ્ચય ને ના થાય છે પાસે તારે ઉદયક્રમ. શું કરે આપડે નિશ્ચય ને તોડાવે ત્યારે ઉદયક્રમ. ઉદયક્રમ આવશે ખાલી વિચાર જ કહેવાય ને. વિચાર મનમાં જે આવે બેઠા હોય વિચાર આવે તો ખાલી વિચાર જ કહેવાય ને. તો ઉદયક્રમ ને આધીન તો ભૂખતા નથી ને. પણ આપડે નિશ્ચય હોય તો કરવું, ના નિશ્ચય હોય તો અમે પ્રકૃતિ અનુકૂળ ના આવશે નહીં. શરીર ને અનુકૂળ ના આવશે નહીં. એવું કે એવું કહેવાય નહીં મારતો ના કરવું કરવું. પણ આપણે બેઠા હોઈએ ને વિચાર બીજો ઉભો થાય તે ઉદયક્રમ ને અધીન થાય છે કે એમને પણ થાય છે? હા, ઉદયક્રમ ને ઉદયક્રમ ના અધીન થાય છે. તે આપણે જોવું ના જોવું એ આપણી મરજી. અરે વિચારો જોઈએ તો ઉદયક્રમ પૂરું થઈ ગયું છે. આપણે જોઈએ ચકતા થઈ ગયા એમાં પરિણામ એટલે ઉદયક્રમ ચાલુ થઈ ગયું. શું કરે Thank you. મંત્ર ચલતા તંત્ર કવિ સાહેબ કોઈ તે ગણતર સર્વસ્વ જાય શું રહ્યું મન ના કહે પણ ચાલવું એટલે મિકેનિકલ કહેવાય બુદ્ધિજીવીઓ છે તે મન ના કહેવા પણ નહીં કરવાનું બુદ્ધિ ના કહેવા પણ બુદ્ધિ ના કહેવા પણ તો તે ખોટું નથી એ બુદ્ધિ બનાવશે આ તો પુરુષ થયા પછી જ ને પ્રકૃતિ ને જે પુરુષ સીધા પડ્યા પછી પુરુષ થયા પછી નિશ્ચય એના હોય મન તો એમાં ગયું તેમાં ગયું રિલેટિવ એનું બધું સ્વીકાર જ ના હોય પતંગ નહી ઉડાવ્યો નિશ્ચય કરે તો આપે કાલે કીધું ને કે મંદાર કાળા પ્રમાણે નહીં ચાલવું એટલે રાત્રે નક્કી કર્યું કે ચગાવી નથી પેલા ચગાવતો હતો બહુ ચગાવતો હતો દત્તા અઠવાડિયું ચગાવતો હતો સવારથી સાંજ સુધી કેમ અઠવાડિયું સીઝન આવડી મોટી છે પછી કોઈ હોય જ નહીં ને કોઈ હોય તો એ લોક ની જરૂરિયાત તમાર તો સમકી દીધી વાળી ઉપર ગુમો પડે ને પતંગો કપાય એટલે ગુમો પડે ને એટલે મન થાય કે ચાલો જઈએ હવે આપડે શું લેવા ભૂમતા અહીંયા આગળ મસ્જિદ હોય ને બામ પોકાર આપડે શું કઈ લેવાનું પછી હવે દાદા ઠેકાણે કરી દે હવે એવું નહીં થાય પતંગ બતંગ હોય નઈ બતા પતંગ બનાવવા કરતા હોય આઠ પુસ્તક ના થતા એ બધા સિત્યાય થઈ પડે આવશ્યક થી મરી જવાય એ ચીજ કરવી પડે અને થતા કે છે મને હજુ ખાવાનો શોખ થઈ ગયો હું કઉ ખાવાની એટલી સંતોષ થાય જીવનમાં કયો કરી નહીં પણ બુદ્ધિ નહી સંતોષ થાય બરાબર સામાયિક કરવાનો કંટાળો આવે છે અને મને આવે છે તો જુદું છે સારું જુદું નહીં ને જુદું આમ તો મને હરકું જ લાગે છે સારું કાયદેસર નથી એનું ગેરકાયદેસર સારું જુદું કે પતંગ ઉડાડવાની ઈચ્છા થાય છે ને એ વડે તારી ઈચ્છા થાય છે તો એને હેળવાનું એવું છે તારું અને એ નથી ઈચ્છા થતી એટલે ને હેળજો ઈચ્છા થાય ફેરવા કરે ને એ દોરી બોરી લઈને પણ તૈયાર કરી દીધું બપોરે મેં કહી રાખ્યું છે દેખાતું નથી યાર ઊંડા ઉતરવાનું કહીએ ત્યારે દેખાય ત્યારે આપડે કીધેલું પણ દેખાયું નહીં કરતું ત્યાં નું દેખાય પણ આ બધા ગોળો મેં મૂકેલું દેખાય દેખનારું જુદો હોય પોતાના નિશ્ચય કરવાનું હું મનમાં શું કયા પ્રમાણે ચાલુ બધું શું નિશ્ચય કરેલું તેલું બધું આવ્યું એનું આવરણ એવું સામાયિક કરેલું એવું કહે પેલું મનમાં ઊંડું ઉતરવાનું છે નહી કર્યું કોઈ થયું હતું તારે કોઈ વખત થયું છે એવું નહીં કર્યું કરાયું તારે થોડું ઘણું દેખાયું હતું પણ બહુ એટલું ડિટેલમાં બહુ દેખાયું હતું તારા થોડું ઘણું દેખાયું હતું કે કયા કયા દોસ્ત થયા એ દેખાયા થોડા ઘણા ક્યાં બધું દેખાયેલા એટલે કઈ રાગદેશ થયા હોય કોઈની સાથે એવું કઈ થોડું ઘણું દેખાયું હતું બહુ એટલું દેખાયું નતું કેવા પ્રકારનું આવરણ કાઢવું તો પડશે ને દવા આવી જશે મન નો આવતા ચાલવું નહી પતંગ ચડાવવાનું છે ફક્ત મન એટલું કે એના અંદર એક લાડવો છે તે અડધો ખાઈ દે તો ખાઈ લેજે શું કહ્યું આપે જો કઈક સત્સંગમાં કઈક નીકળ્યું હશે અને પછી એવો કઈક વિચાર આવ્યો કે આ બુદ્ધિવાદી જે વર્ગ જે બધો જે છે તે આપણી પાસે અમુક આવે છે અને એમાં કેટલોક આવે છે તે તો પછી લગભગ એના બેસી જાય છે પણ કેટલોક વર્ગ એવો છે કે જેને આપણી પાસે આવવાનું નિમિત્ત જ મળતું નથી કેટલો વર્ગ એવો છે કે બુદ્ધિમાં બુદ્ધિવાદી જે છે તે લોકો અમુક ઠેકાણે અટક્યા છે પણ એ અટક્યા છે ત્યાં સુધી બધા બહુ ચોખ્ખા છે અટક્યા છે વાત બરોબર છે પણ એ ત્યાં સુધીના માર્ગમાં બહુ ચોખ્ખા છે એવા માણસો જે છે એને આપણી પાસે આવવાનું નિમિત્ત મળ્યું નથી હવે એવા માણસો ઘણા ઘણા એસોસિએશન સાથે બધા સંબંધ બધા ધરાવે છે કોઈ નોકરીમાં હોય કોઈ લાયન માં હોય કોઈ આમાં હોય કોઈ તેમાં હોય હવે એ લોકો ધંધાની દ્રષ્ટિએ બધા ત્યાં સંબંધો બાંધવા માટે એ બધી માટે જાય છે પણ એમની પેલી ભૂખ ક્યાંથી સંતોષાતી નથી અને આવવાનું અહીં આપણી પાસે નિમિત્ત મળતું નથી હવે એવાઓને કઈક દાદાની વાત એક વિચારક તરીકે પહોંચે કે ભાઈ વિચારવા જેવી આ વસ્તુ છે તો એવું કોઈ સ્ટડી સર્કલ જેવું દાદાનું સ્ટડી સર્કલ જેવું જો કોઈ એવું જો શરૂ થતું હોય તો એમ થઈ ગયું ભાઈ આવું છે અને હવે તમારે જો જોવું હોય પામવું હોય તો ત્યાં એ પુરુષ છે એમની પાસે જાઓ એટલે અનેક નિમિત્ત બનતું નથી. હા હવે એમની ભાષામાં વાત કરવાની કારણ કે બુદ્ધિ વાળા છે એટલે એક વખત બુદ્ધિ કાઢી નાખો એ વાત કરીએ તો માને નહીં. રાગે પડ્યા પછી કહું પછી આપો કે બુદ્ધિ કાઢવા જેવી ચીજ છે પહેલું જ રાગે પડવા પછી એકદમ એવું બુદ્ધિ કાઢી ના કરી એવી ચીજ ને બુદ્ધિવાદીઓ જે મનમાં માની બેઠા ને એ બુદ્ધિવાદીઓ એ ખરેખર બુદ્ધિવાદીઓ એ નહીં છે જ નહીં. આ ખરેખર નહીં ભગવાન ની નહીં એટલે આ જગત ના મૂળ વસ્તુ ના ભાષામાં નથી બુદ્ધિવાદીઓ. હા મૂળ જેને બુદ્ધિ કહેવાય હા તે નથી તે નથી આ વિપરીત બુદ્ધિ બધી કૃષ્ણ ભગવાન ને લેવી જાય તો એવું છે ને કે આ બધું પતવાનું છે એક રસ્તે એક દાડો એવી રીતે પતવાનું છે કે બુદ્ધિ વાપી અને પબ્લિક માં મારે છે કે આ કરવું પડશે શું કરવું પડશે પબ્લિક માં એ કરવું પડશે પ્રશ્નોત્તરી પબ્લિક માં કરવી પડશે ફૂલ પબ્લિક ફૂલ પબ્લિક એમને ઇન્વાઇટ કરી એમને ઇન્વાઇટ કરીને પછી પ્રશ્નો પૂછો તમારે જે પૂછવા હોય એટલે એક દાડો આવું કરવું પડે એના એવું થાય એવું નિમિત્ત ભેગા થાય છે આવા નિમિત્ત ભેગા થાય છે કરવા શું આ રસ્તો છે ત્યારે મેં ના પાડી એ કોઈના મનમાં જરા કાચું ઉતરી જાય બધું ઊંધું ચાલે ઊંધું ચાલી ગયા હવે કાચું નહીં ઉતરે કાચું ઉતર્યું છે એમની હરોળ ના બધા જે છે તે દાદા પાસે આવી અને લઘુ બની ગયા એ જોયું ને બધા જોયું ને મેં અમુક ના મનમાં પસ્તાવો થયા છે કે આપડે ભૂલ કાઢી ગયા એમની પાસે એ પસ્તાવો થાય છે એટલે એક બાજુ માત્ર વાત મળે પસ્તા એટલે છે મનમાં એમ થાય કે હલો કરવા જેવું છું આ ને આપણે થયું નહીં આ એ જ બધા બધા મને સમજાય ને આમ તો પેલા જાત્રા એ ગયા પછી કાગળ આવતા પછી ખબર પડે ને કે ત્યાર પછી વિચાર કે ચાલુ મારે જવું તું પણ ના કરો બોલે એવું ના બોલે પછી કાગળ લોકો આવે સંતોષ કરે એ બોલે એટલે આ બુદ્ધિ જે આવું ગોઠવાય આપડા એમાં જ્ઞાન માં પાંચે બધે પાંચે માણસ હોય હું વાતચીત કરું બધી પ્રશ્ન જુદા પૂછે એની પ્રશ્ન પૂછો શું કરું એટલે મારી તૈયારી છે મને લાગતું કે અમુક જગ્યાએ કચાશ પડી જાય છે તો હું તું કાચું પર ખોટું કહેવાય કોઈ માથું જોડી ના થયું બરોબર પ્રશ્નોત્તરી તું એક મહાવીર એકલા જ કરી શકે પ્રશ્ન ના કરી શકે પણ ગીતા તે અમુક હદમત છે પ્રશ્નોત્તરી એક જ માસ કર્યો એક જ માસ મારીને બધા નથી એટલે બહુ ઊંચી વસ્તુ માથે તોડી લાગે એટલે પેલા મારી જ કચાસ ને લઈને બનાવે કેટલાક માણસ હું કરી શકું કેટલાક કોઈ નામ ના પડતું છે હવે મારી તૈયારી તો એવું જ બનવાનું છે જેવું આખું કામ કરે ડાકો તૈયાર થઈ ગયું આખું કામ તૈયાર થઈ ગયું લાગ્યું ને તમને એના આગેવાનો લાગ્યા બધા આગેવાનો આવ્યા બધા અને દરેક માણસ તો બધા એ વાર જ ના લાગે લોકો બિલકુલ કરેક્ટ રેગ્યુલર છે કોકદાળ આવું ચૂકી જાય ને ચૂકી જાય પેલો તેડવા આવ્યા બિચારા દાદા હવે આપણી પાસે આવ્યા તો બીજે બધા બહુ ફસાઈ રહ્યા હતા હવે ફસાવા જેવી જગા એક જ અમને એવી લાગી કે અહીં જ ફસાઈ જાય જેવું છે બધા પોતપોતાની દ્રષ્ટિ જોતા હોય બધા પોતપોતાની દ્રષ્ટિ જુએ એટલે મિત્ર થાય ખુલાસો ના હોય મન સારું ના રે ખુલાસા ના હોય બુદ્ધિ હારી ના હોય હું તો સાંભળવા આવ્યો સાંભળવા આવ્યો છું પૂછવા નથી આવ્યો હું તો સાંભળવા આવ્યો છું પૂછવા નથી આવ્યો વિજય ચાવડા સંસારમાં સુખ છે કે સંસારમાં બધું સુખ છે સાહેબ બધું સુખ પછી શું ખોળે ખાતી તમને લોકો સુખ મળે છે તે દુઃખ ખોળે છે દુઃખ મળે છે તે સુખ ખોળે છે ના પણ તમે કહ્યું બધું સુખ છે ખોળવાનું શું રહ્યું મારે તો કશું જ ખોળવાનું રહ્યું નથી એવું લાગે છે હા શિક્ષામાંથી આવે છે કઈ મેન લાઈન કઈ છે આજવા લાઈન કે વાટર લાઈન જ્યાંથી મળે ત્યાંથી હા પણ કઈ લાઈન મેઇન લાઈન માંથી જ આવે મેઇન લાઈન માંથી જ આવે અને દુઃખ ક્યાંમાંથી આવતું કઈ લાઈન માંથી બાજુ નહી બાજુ બ્રાન્ચ લાઈન માંથી બ્રાન્ચ લાઈન થાય ને નથી કાઢ્યું પણ કાઢીએ છીએ ધીરે ધીરે બ્રાન્ચ લાઈન કાઢવાની ફિરવી મેં છું તમને ડેકોરેશન કે છે આનંદ આનંદ પરમ શાંતિ મળે એ શું હા પણ શું ડેફિનેશન શું એ ડેફિનેશન મારે માટે મને શાંતિ મળે એ સુખ સુખ અંત વાળું છે આનંદ અનંત છે શું છે એટલે અંત વગર નો કયા સુખ માં તમે છો? આનંદ ની ખોજ માં છું. આનંદ ની ખોજ માં છું. આનંદ એને આનંદ કહેતા કે આ લોકો છે કઈ નઈ. આનંદ ખોટું નહી, એ રેલવે નો આનંદ. શું કહ્યું? આનંદ માં આપડે કઈ દાખલો જોઈ જાય. આનંદ માં આનંદ વાળા મોટા પણ સમજતા નહીં તેની બસ. શબ્દ ની વ્યાખ્યા સમજતા ડેફિનેશન નહીં સમજે તો બોલે છે.